શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 75 માર્કંડેય પુરાણનો પરિચય તથા તેના શ્રવણ તેમજ દાનનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે મુને, હવે હું તમને માર્કંડેય પુરાણનો પરિચય આપું છું. આ પુરાણ વાંચનાર અને સાંભળનાર વ્યક્તિને માટે સદા પુણ્યદાયી છે, જેમાં પક્ષીઓને પ્રવચનના અધિકારી બનાવીને તેમના દ્વારા સર્વધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે માર્કંડેય પુરાણ 9000 શ્લોકોનું છે. એમાં પ્રથમ માર્કંડેય મુનિની સામે જેમિનીના પ્રશ્નનું વર્ણન છે. પછી ધર્મ સંગનક પક્ષીઓના જન્મની કથા કહેવામાં આવી છે. પછી તેમના પૂર્વજન્મની કથા અને દેવરાજ ઇન્દ્રના કારણે તેમને શ્રાપરૂપી વિકારની પ્રાપ્તિનું કથન છે. ત્યાર પછી બલભદ્રજીની તીર્થયાત્રા, દ્રૌપદીના 5 પુત્રોની કથા, હરિશ્ચંદ્રની કથા, પુણ્યમયી કથા, આડી અને બક પક્ષીઓનું યુદ્ધ, પિતા પુત્રનું પાખ્યાન, દત્તાત્રેયજીની કથા, મહાન આખ્યાન સહિત હેહય ચરિત્ર, અલર્ક ચરિત્રની સાથે મદાલસાની કથા, 9 પ્રકારની સૃષ્ટિનું પુણ્યદાયી વર્ણન, કલ્પાંતકાલનો નિર્દેશ, યક્ષ સૃષ્ટિ નિરૂપણ, રુદ્ર વગેરેની સૃષ્ટિ, દીપચર્યાનું વર્ણન, મુનિઓની અનેક પાપનાશક કથાઓનું વર્ણન, અને તેમાં જ દુર્ગાજીની અતિ પુણ્યદાયીની કથા છે, જે 8 મન્વંતરના પ્રસંગમાં કહેવામાં આવી છે. ત્યાર પછી 3 વેદોના તેજથી પ્રણવની ઉત્પત્તિ, સૂર્યદેવના જન્મની કથા, તેમનું મહાત્મય, વૈવસ્વત મનુના વંશનું વર્ણન, વત્સપ્રીનું ચરિત્ર, ત્યાર પછી મહાત્મા ખનિત્રની પુણ્યમય કથા, રાજા અવિક્ષિતનું ચરિત્ર, કિમિચ્છિક વ્રતનું વર્ણન, નરિષ્યંત ચરિત્ર, ઈશ્વાકુ ચરિત્ર, નલ ચરિત્ર, શ્રીરામચંદ્રજીની ઉત્તમ કથા, કુશના વંશનું વર્ણન, સોમવંશનું વર્ણન, પુરુર્વાની પુણ્યમયી કથા, નહુસનું અદ્ભુત વૃતાંત, યાતિનું પવિત્ર ચરિત્ર, યદુવંશનું વર્ણન, શ્રીકૃષ્ણની બાળલીલા, તેમની મથુરા અને દ્વારકાની લીલાઓ, બધા અવતારોની કથા, સાંખ્યમતનું વર્ણન, પ્રપંચના મિથ્યા તત્વનું વર્ણન, માર્કંડેયજીનું ચરિત્ર તથા પુરાણ શ્રવણ વગેરેનું ફળ, આ બધા વિષયો છે. હે વત્સ, જે મનુષ્ય આ માર્કંડેય પુરાણનું ભક્તિભાવથી આદરપૂર્વક શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે આની વ્યાખ્યા કરે છે તે ભગવાન શિવના લોકમાં જાય છે. જે આ પુરાણને લખીને હાથીની સોનાની પ્રતિમા સાથે કાર્તિકની પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. જે માર્કંડેય પુરાણની આ વિષય સૂચિને સાંભળે અથવા સંભળાવે છે તે મનોવાંછિત ફળ પામે છે. અધ્યાય 75 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.